થિંકિંગ શુડ બી ઓલવેઝ લોજિકલ. થિંકિંગ હંમેશા લોજિકલ હોવું જોઈએ. હા, લોજિકલ જ હોવું. પરમાત્મા તો લોજિક ની આગળ છે. શું છે? લોજિક પૂરું થાય તેની પેલી બાજુ હોય પરમાત્મા. લોજિક બહુ લોજિક થઈ જાય ને લોજિક માં, ત્યાર પછી એનું સ્ટેજ આવે બુદ્ધું થાય. પેલો શું થાય? અને લોજિક ની સંપૂર્ણ ટોચ ઉપર ગયા હોય તો બુદ્ધ ભગવાન ગયા હતા. પેલા બુદ્ધું થયા અને પછી બુદ્ધ થયા. પેલા પોતે બુદ્ધું થયા, લોકોએ કહ્યું બુદ્ધું જેવો જવા દે, ત્યાર પછી બુદ્ધ થયા. લોજિક ના ટોચ ઉપર ગયા બુદ્ધ ભગવાન. પણ લોજિક નહીં બહાર નીકળવું જોઈએ. ભગવાન ને ઓળખવા છે તો લોજિક ની બહાર જવું પડશે. ખબર ને? એક માણસ પેલો, હું કહું ગોડ ઇઝ ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇઝ સેલ્ફ. તારે એક જણ કે છે, ના અરે ભગવાને જ બનાવ્યું છે આ જગત. કે તમારી વાત મને માન્યા નથી. તમે ભગવાનને કોને બનાવ્યું છે? લોજિક શું કે છે? લોજિક તો અટકતું નથી. ભગવાને કોને બનાવ્યું કે શું કે છે? એટલે છે જ નહીં, એનો બનાવનાર કોઈ છે નહીં, કોઈ જન્મે નથી, થયો નથી. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇઝ સેલ્ફ. તો ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે ચાલી રહી છે. હું જાતે જોઈને કહું છું, પુસ્તકમાં તેલું કહેતો નથી. એટલે એ ફરક સનાતન આનંદ ઉત્પન્ન થઈ જાય તો સરસ ભાઈ કામ થઈ ગયું. આટલું કામ તો બહાર તો રિલેટિવ બહુ સરસ પાહું લઈને આવ્યા છો. રિયલ નું પાહું આવું કાતું. હવે પાકું થશે કે હવે પાકું થશે? આજે આખો દાડો રહેર થઈ જાય પાછું. આજનો દિવસ એવો છે કે રિલેટિવ રિયલ પાકું થઈ જાય. એવો દિવસ રહ્યું ને આજ રહેવાનો થયો. રહ્યો તો કરી આપું. ભગવાન દેખાડું તમને. તમારી પાસે જાય નહીં પછાય ભગવાન. ભગવાન હૃદય માં બિરાજા નથી. ભગવાન આખા શરીર માં વ્યાપી છે. શું છે? હૃદય માં તો મન છે. એટલે મન શું કે છે? મને ભગવાન કહો ત્યારે આપણે શું ના કહીએ? એને કહીએ, એને કહેવાતું જ ભગવાન. માકડાની જેમ નચાય નચાય જ કરે. શું કે છે? પોતાના સ્વરૂપ ના ભાન માં નિરંતર રહી શકે મનુષ્ય તરીકે. મનુષ્ય હોય અને શરીર નિરંતર પોતાના ભાન માં જ રહે, જાગૃતિ માં જ રહે, તો એ મુક્તાત્મા છે. અને બીજા તો ત્યાં સિદ્ધ ગતિ માં છે, બધા મુક્ત જ છે. અહી મનુષ્ય ની વાત પૂછો છો કે ત્યાં નહીં પૂછો? મુક્તાત્મા થઈ ગયો છું પણ મારે આ દેહ નો બોજો ઉચકવો પડે. હમણાં અહીંયા આગળ આ ખાવું પડશે, પાણી પીવું પડશે, બોજો તો ખરો. બીજું દુઃખ ના હોય, અડે નહીં કર્મ પદ્ધતિ, અડે નહીં, છતાંય પણ ઉપાધિ તો ખરી નહીં. સિદ્ધો શું હોય છે? સિદ્ધો શું હોય છે? પૃથ્વી પર જન્મ નથી લેતા? ના, એનો જન્મ લેતો. પુનર્જન્મ લેવાનો છું ઉદ્ધાર માટે. જગત માં કોઈ ઉદ્ધાર કર્યો નથી. જગત માં બધા નિમિત્ત રૂપે છે અને જન્મ કોઈ લેતો નથી. એને કોઈ ભગવાન એવો નથી. એને માતાના પેટમાં આવે ને, ત્યાં સિદ્ધ ગતિ માં એટલું સુખ છે કે એક મિનિટ નું જો સુખ દુનિયા ઉપર પડે તો આપડા લોકો ચાલે. અધિકાર છે અવતાર લેતા નથી. અવતાર થાય છે એમનો. શું થાય છે? અવતાર લેતા હતા એમના હાથમાં સત્તા છે. દુઃખો નો નાશ કરવા માટે બોલ્યા છે. હા હા, પણ એ પોતાની અપેક્ષા નથી બોલ્યા. દરેક યુગ માં જન્મ થશે જ આવો. અધર્મ બહુ ફરી વળે તારે જન્મ થઈ જાય. એક બાજુ સદેહ આવું તો પડે ને. સદેહ આવું તો પડે ને. કોને આવવું પડે? કૃષ્ણ ભગવાન થઈ ગયા છે ને, તે એમની વાત છે. મારી પાસે જન્મ થયેલો હતો કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાન વાસુદેવ છે. શું છે? એટલે છેલ્લા અવતાર માં છે. એક બે અવતાર ના બાકી હતા એવા વાસુદેવ. નારાયણ ભગવાન થયેલા, નર માંથી નારાયણ થયેલા. કેવા થયેલા? અને જ્ઞાની હતા. શું કહ્યું ને? એ પોતે અવતાર લેતા નથી. અમને અવતાર થાય છે, ફરજિયાત થાય છે. શું થાય છે? આખા જગત માં મહાવીર ફરજિયાત થી જન્મ્યા હતા અને કૃષ્ણ ફરજિયાત થી જન્મ્યા હતા અને હું ફરજિયાત થી જન્મ્યા હતા. બધું ફરજિયાત છે. આપડે છેલ્લો અવતાર હોય તે ભગવાન કહેવાય. બીજું શું પ્રશ્ન પૂછે છે? મુક્તોપમાં જન્મ લે છે કેમ અને ક્યારે? મુક્તોપમાં જન્મ લે છે કેમ અને ક્યારે? જૈન તત્વદર્શન માં આપ ક્યાં સુધી માનો છો? જૈન તત્વદર્શન માં આપ ક્યાં સુધી માનો છો? બધું અમે તત્વદર્શન આ વેદાંત ના ચાર વેદ છે. વેદાંત દર્શન ચાર વેદ ઉપર હું બેઠેલો છું. વેદ ની ઉપર જૈનો ના ચાર અનુયોગ છે તેની ઉપર છે. કારણ કે એ બધા શબ્દરૂપ છે. શું છે? અને આ શબ્દાથી પ્રસ્તુત છે. આપણે સમજ પડે એ વાત? આ વેદ વેદ શબ્દ રૂપે છે. એવું શબ્દ શબ્દ રૂપે છે. એમાં ખરી વાત નું વર્ણન થઈ શકે એમ નથી. ખબર પડે ને? કારણ કે પોતે આત્મા પરમાત્મા જે વસ્તુ છે તે છેલ્લામાં ખીલી દેતા તે અવર્ણનીય છે. કેવી છે? અવર્ણનીય, સર્વસ્તરીય છે. એટલે ઉત્તમમાં ઉતરે એવી વસ્તુ નથી. એટલે વેદ વેદ ઇટસેલ્ફ બોલે છે, ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ. એટલે તું આત્મા ખુશ તે આ ન હોય કે તું. જ્યાં સુધી બુદ્ધિ પૂરી થાય ત્યાં સુધી વેદ અને અનુયોગ બંને છે. બુદ્ધિ પૂરી થાય એટલે બુદ્ધિ ની ઉપર જ્ઞાન છે. બુદ્ધિ ને જ્ઞાન માં ફેર હશે? સુરેશભાઈ કઈ શું ફેર હશે? રાજચંદ્ર ને આપ મુક્તાત્મા માનો છો? હા, મુક્તાત્મા. મુક્તાત્મા માનવામાં કોઈ હરકત જ એવું નથી. કારણ કે જ્ઞાની પુરુષ થઈ ગયા. જ્ઞાની પુરુષ ને બધાને મુક્તાત્મા કહેવાય. એ ફરી પોતે સંસાર બગાડે નહીં, એમાં ફરી ડાક પાડે નહીં. ખબર પડે ને? એક બે અવતાર થઈ ને પણ મુક્ત છે. એટલે પછી બીજું કઈ છે? મોક્ષ એટલે શું? મોક્ષ એટલે શું? હે, મોક્ષ એટલે શું? મોક્ષ એટલે બંધન. બંધન એટલે શું? બંધન ની ખબર પડી છે? પડી છે. તો ઉત્તર જેને બીજી દિશા લેવી, ઉત્તર દિશા એટલે એનું હવે દક્ષિણ દિશા છે. જો બંધન ગયું હોય તો મોક્ષ ગયા કર્યા ને. શું કહ્યું? ઉત્તર જેને ખબર પડી ગઈ તેમ દક્ષિણ દિશા ખબર પડી જ તેમ છતાં તમારી ભાષામાં સમજણ કાઢું કે તમને એક ફાંભલા સાથે બોયરે બાંધ્યા છે આખે પાતા બાંધ્યા છે તમને દોયરે બાંધ્યા છે એક પગલા બોડે એમાંથી તમને આખે પાતા બાંધ્યા છે તો તૂટી જાય તો તમને કઈ ખબર પડે ખરી આ ભાગ તૂટો થાય એવું ખબર અનુભવમાં આવે ખરું પડે પડે હા એ બંધન તૂટ્યું એમ તમને ખબર પડે એક અહીં તૂટ્યું અહીં તૂટ્યું અહીં તૂટ્યું એમ અનુભવમાં આવતું જાય કેવું થાય આ દોર બાંધેલો તૂટે એટલે ખબર પડે કે ના પડે જો બંધન તમે જાણી બેઠા છો તો ગોપ ને જાણી શકે તમારે જો અહંકાર છે તો બધા દોષ જ છે તમારા અને નિરહંકાર છે તમારી ક્રિયા તમને અડતી નથી આત્માને કશી અડતી નથી અહંકાર છે તો અત્યારે છે આટલો જોડાય મનો કરી અને આટલો થઈ ગયો એટલે નોનો કરવાનો પ્રયત્ન ના કરશો અહંકાર ને અહંકાર ને દૂર કરવાનો પ્રયત્ન કરો શું કરવું અહંકાર ના બે રસ્તા કરવા જેવા છે જો સંસારી સુખો જોઈતા હોય તો અહંકાર ને સુંદર બનાવો શું કહ્યું લોક પસંદ કરે એવો અહંકાર સંસારિક સુખો જોતા હોય તો લોક પસંદ કરે કે ના સુરેશજી કેવા પડે એવા માણસ છે બધા એમ કે સુરેશજી કેવા પડે એવા માણસ એ અહંકાર સુંદર કહેવાય સમજણ તો તમને સંસારિક સુખ મળશે અને જો મોક્ષે જવું હોય તો અહંકારને છોડાવવા માટે મારી પાસે આવવું જોઈએ જે અહંકારથી મુક્ત છે ત્યાં તમને એ અહંકાર મુક્ત કરી શકે શું બાકી બીજો કોઈ અહંકાર મુક્ત તમે કરી શકે ચંદ્રકાંતિ આવો નહી આવો ભાવિ અજોડ થાય ગોળ ગોળ ના હોય ગોળ હોય તો શ્રદ્ધા થાય અમારી શ્રદ્ધા થાય એ શ્રદ્ધા રહી જ જ્ઞાન છે આપણું જ્ઞાન શું છે સાચું આત્મજ્ઞાન શ્રદ્ધા રહી છે અને શાસ્ત્ર નું આત્મજ્ઞાન એ શ્રદ્ધા વાળું છે કેવું છે શાસ્ત્ર નું આત્મજ્ઞાન એ હોય છે પણ શબ્દો થી જાણીએ એટલું જ અનુભવ ના હોય. બરોબર ને? કૃષ્ણ ભગવાને કહ્યું ગીતામાં કે આત્મા બાળો બાળી શકાય નહીં. એને કઈ થઈ ના શકે, અગ્નિ થી બળે નહીં, કાપ્યો કપાય નહીં. એ તો એવો તો ઘડિયાળ થાય, ઘડિયાળ જેવો શું મને લાગે અને તે પોતે જ પરમાત્મા છે. એ પરમાત્મા ક્યારે કહેવાય? તે પોતાના સ્વભાવમાં આવે છે. સ્વભાવમાં અત્યારે તમે શેમાં છો? આખું જગત શેમાં છે? આત્મામાં નથી, કારણ કે આત્મામાં જ છે. પણ આત્માના વિશેષ ભાવમાં છે. શેમાં છે? વિશેષ ભાવ એ સ્વભાવ ના કહેવાય. વિશેષ ભાવ થી સંસાર જો છે એના સ્વભાવ થી મળશે. બે વસ્તુ આત્મા અને અનાત્મા બે વસ્તુ જોડે ભેગી થવાથી વિશેષ ગુણધર્મ ઉત્પન્ન થાય છે. વિશેષ ગુણધર્મ ત્યાં વિશેષ ગુણધર્મ ઉત્પન્ન થયેલા છે. એ પોતાનું એક ભાન થાય ને, પોતાનું ભાન જ થઈ ગયું. પોતે ભાન થયું, ભાન જો થયું હતું ત્યાં મોટા બધું હોત નહીં. અને લોકોને કહેતે નહીં કે હું તો ચંદ્રનો ચક્ર છે. સર કાયમનો ચક્ર હશે, કાયમ ગમે એવું પછી પડ્યા નહીં. ભાઈ બંધન ની વાત કરતા હતા, એ જ આ બંધન કહેવાય? આ મારા છોકરા છે, આ મારી વાઈફ છે, આ મારા છોકરા છે, એ બંધન. એ બંધન ને બંધન જાણે ત્યાર પછી વાંધો નથી વ્યવહાર કરવા. વ્યવહાર ઘસરા તરીકે વ્યવહાર કરવા નથી. જમે તરીકે જાય ને તો જમે પેલી કુમારી ના હોય. અને એમને એમ તો જમે કહેવાય જમવા જેવો લાગે. ઘસરા કહે છે જમવા જેવો છે. લૌકિક વ્યવહારમાં મારે તો માણસ થકી જાય ને. લૌકિક વ્યવહારમાં મારે તો માણસ થકી જાય. વ્યવહારમાં રહું છું. બહુ ને સાસુ એક જ ધર્મ રહ્યા તો ફટાક થાય જ ને? કે છે બહુ ને સાસુ એક ધર્મ રે તો ફટાક થાય ને? ફટાક થાય. બહુ એ કઈક કર્યું તો સાસુ બોલ્યા કે ને? કે છે એનો કઈ ઉપાય છે? મારે ખતરાક બંધ કરવા હતા ઉપાય છે, ખતરાક ચાલુ રાખવા હતા ઉપાય છે. એ બંધ રાખવો હોય આપડે પણ રહેતો નથી. બંધ રાખવો હોય પણ રહેતો નથી. મારું કહ્યું ગોલ કલ માનો ત્યારે મારું કહ્યું કરશો કરવું જ પડે. આજ કઈ શું કરે? આજે આજ કઈ શું? અહીં આગળ મને બધા ભગવાન કહે છે. શું કહે છે? જ્ઞાની કહે છે કે ભગવાન જે કઈ કઈ વિશેષણ આપ્યું હોય તે આપે છે મને. આમ બરોબર ને? અને માથામાં જોયું છે ને તારે ભાણા ભી આવ્યા એમ કે છે. શું કહે છે? અને ગાડી ગાડીમાં મને કહે છે ટિકિટ એક્ઝામ એક્ઝામ ને કહ્યું નાટક મારું હોય છે તે પ્રમાણે હું વાત પાત્ર બદલે ઠીક છે. અમારા ગામમાં અમારા ગામમાં ફેર છે કે નાટકનું ફેર છે. એ પોતે જ ભગવાન છે. સારી વાત પણ અટકી ગયા તો જો તારે પ્રશ્ન પૂછ્યા હતા બધાને કેટલા મનમાં કુસમા અને ભાવ જોડે દુવા પણ જોઈએ. કેવું છે દુવા પણ જોઈએ. દેવ સાથે હોય તારે કામ થાય એવું આશીર્વાદ આપી છે. અમારે જોઈતી નથી. બાજી કે છે વિલ પાવર કરતા દુવા આગળ નીકળી જાય. હા પણ દેવ સાથે જોઈએ. વિલ પાવર ના હોય તો દુવા ના કામ કરે. વિલ પાવર ના હોય ને દુવા કશું કામ ના કરે. તમારો વિલ પાવર ના દુવા બે ભેગી થાય ને એનું કામ કરે. દુવાય કોની વધારે પડે કે જેના જગતમાં કોઈ ચીજ જોઈતી ના હોય, કોઈ ચીજની ભીખ ના હોય, જેના લક્ષ્મીની ભીખ ના હોય, વિષયોની ભીખ ના હોય, માનની ભીખ ના હોય, કીર્તિની ભીખ ના હોય, કોઈ ચીજની ભીખ ના હોય, સમજે ને ત્યારે એ દુવા પહોંચ્યા. જ્યાં સુધી ભીખાયા છે જ્યાં માનના ભિખારી છે કે લક્ષ્મીના ભિખારી ત્યાં સુધી દુવા ના થાય. એક રજા છે અંદર 32 ગ્રામ બેસી રહ્યા છે. એમની જોડે રહે છે. રાત દાડો કામ કરે છે. લડતી નહીં, ઝઘડતી નથી. કામ કરે છે. બધા ઝઘડો કરે છે. જીભ તો બહુ સરસ છે. પણ આપણે વાંકા છીએ. શું છે? આપણે ઓર્ગેનાઇઝર વાંકા છે. આપણી ભૂલ છે. જીભ તો બહુ સારી છે. 32 વાત વચ્ચે કોઈ કચરાય છે? કચરા છે. એને બિચારી નું શું થાય એટલે સમજીને દઈ રહી છે. એ કચરાય ક્યારે? આપણે ચિત્ત બીજી ગયા ગયું હોય, ખાતરી ચિત્ત બીજામાં ગયું હોય ત્યારે જરા કચરાય. આપણું આપણું જો વાંક હોય તો ચિત્ત બીજામાં જાય તો નહીં. ચિત્ત બીજામાં ના જાય તો જીભ તો બહુ સરસ કામ કરે. ઓર્ગેનાઇઝર આમ આડું જોઈ કસરાય. એટલે અત્યારે આ સુરેશભાઈ સાથે જમતી વખતે પોતેલો છે આપ માનો છો? હિન્દુ ધર્મ સર્વોચ્ચ કોટી પોતેલો છે એમ આપ માનો છો? માનો છો શું કહું? હું તો કહું છું ને, હું તો હિન્દુ ધર્મ પહોંચેલો છે એ આધારે હું પહોંચેલો છું. શું કહ્યું? અને એ જ આધારે હું પહોંચેલો છું. અને તે આખા વર્લ્ડને હું, આખા વર્લ્ડના સાયન્ટિસ્ટોને હું કહેવા માંગુ છું, તમારે જે જ્ઞાન જોયું તે લઈ જાઓ. શું કહ્યું? આખા વર્લ્ડના સાયન્ટિસ્ટોને બધાને બધું સાયન્સ આપવા તૈયાર છું. તો આધ્યાત્મિક બીજું કંઈ નહીં. અને આખા વર્ણના છે તે માનસ શાસ્ત્રી અને કહેવા માંગુ છું, તમારે આગળનું દર્શન જોયું તો મારી પાસે લઈ જાઓ. શું ભાઈ? માનસ શાસ્ત્રી એટલે આપણો બેટ છે, એનો પુરવાર તો આ બધું આ જયારે લેશે ત્યારે ખબર પડશે ને એમને, કે પોતે લેશે જયારે ત્યારે ખબર પડશે જ ને. આપણે પુરવાર કરવો નહીં જવું પડે. તો આ તો વસ્તુ છે, વર્ણની અજાય ગઈ. હું માનું છું કે ભારત જે છે આપણો દેશ હિન્દુસ્તાન આખા જગત નું કેન્દ્ર થઈ ગયું હશે. હશે તો 2005 માં બહુ કેટલો વધારે હોય નથી. અનુભૂતિ તો જેવા ભાવે અનુભૂતિ છે ને, તેવા ભાવે અનુભવ. એટલે આવા શાસ્ત્રી પોતે કરે, આવું આવું કરે પછી એને એવું કરાવતા હોય, પછી એનું બોલનાર હોય તો તમારે કહે ફળ થોડું નથી. મારી વાત સાંભળ, તારા આપના કબૂલ ના કરે તો એક અત્યારે માને છે. શું કહ્યું? પછી વાંધો શું છે? એના આત્મા કબૂલ કરે ખબર. મારું અત્યારે મને બધા ધર્મ એમને ત્યાં લઈ જાય, લઈ જાવ ને તમે એની એની લઈ જાઓ. તમે તો એક લાગશે, મને નહીં લાગે. તારો સેવ મને હેરવાનો નથી. કારણ કે આપણે નિર્દેશ થઈ બેઠા પછી કોણ અડે જ નહીં, નિર્દેશ ને કશું અડે નહીં. અસંગ ને સંગ ના લાગે, જે અસંગ થઈ બેઠા એને સરળ સંગ લાગે. આ ડાક્ટર ના સંગ થઈ જવું છે, પછી દવાખાને શીર સંગ લાગશે. વસ્તી કહેતા દવાખાનું મન નથી ગમતું, આ બધું આવે તમારી પાસે રહેવાય. અને મન તો હકીકત છે, ગપુ નથી. મને હકીકત કઈ જપુ છે મનના પર્યાય છે. શું છે મનના પર્યાય? કરણ ની વ્યવસ્થા ઘી વેચી અને નખો કરી એમાંથી બકરી બકરી લાવી અને બે બચ્ચા થશે પછી એમને મન તરંગ કર્યા કરતો હતો. એમ કરતા કરતા પૈસા આવશે બીજું પડી લાવી પછી છોકરા થશે છોકરા કહેશે હેડો બાપા જમવા તારું નાના કઈ છે પણ ઘોડો પડી ગયો. એટલા બધા પર્યાય છે કે આખો સંસાર સમુદ્ર કરી જાય. એટલા મનને મનના પર્યાય હોય છે. હવે મન સાથી ઉભું થયું એ તો શોધ્યા તો હું કઉ એને વૈજ્ઞાનિક કહું. શું કહું? હવે કોઈ કે મન મારું છે મન મારું છે પણ મન સાથી અને શેનું બનેલું છે એટલે બનેલું છે એટલે ક્રિએશન કેવી રીતે થયેલું છે એ ના કરે. શું કરે? એક થયેલું છે તે ક્રિએશન ન હોય. ક્રિએશન નિરંતર ક્રિએશન બદલાયા જ કરે છે તમને. માટે કેવી રીતે થયેલું એને કોઈ ને વિજ્ઞાની ના કહી શકે. તમે કોઈ સરસ તરંગ માં હોય કોઈ સરસ તર્ક માં હોય કોઈ સરસ વિતર્ક માં હોય કોઈ સરસ વિચાર માં હોય તો કોઈ સરસ સદ વિચાર માં હોય કોઈ સરસ દુર્વિચાર માં હોય તો કોઈ ફરો અવિચાર દશા ઉત્પન્ન થાય એ મન છે. અવિચાર દશા ઉત્પન્ન થયું તે મન છે. એ મનનો પર્યાય છે. અવિચાર દશા ઉત્પન્ન એ મનનો પર્યાય છે. આ ઘણા સાધુ પુરુષ એવા હોય છે ને એમ મળી જોઈએ તો આપણને આનંદ થાય. શું કર્યું તે પછી મને એક જણ કહેશે એના કરતા તરબૂચ રૂપાળો મૂકી દેવું તો મોક્ષે જવું હોય તો જેનું મન ચંચળ હોય ત્યાં જા. શું કહ્યું? મન જેનું અચળ થઈ ગયું શું કરવાનું ત્યાં? મન મન સ્વભાવ થી ચંચળ રહેવું જોઈએ. શું કરે? આત્મા અચળ આત્મા નું અસર પણ જોવાનું. મન ચંચળ મન અસર થઈ લે ને તરબૂચાર જોઈ લે ને છતાં તો જગત અમારે બહુ ફાયદાકારક છે. કારણ કે જગત ના જે વચલા ડેવલપ છે ને જે કાતું ડેવલપ છે ને એમને મહારાજ ને જોઈને આનંદ થાય અને મહારાજ ને પાસે પછી શાક મૂકી જાય ચણ મૂકી જાય મહારાજ ને ખુશ રાખે. મહારાજ ને કશું જોઈતું ના હોય એ દકાવી આવે છે. અવિચાર દશા નાનો એક પર્યાય ઉભો થાય. શું બધા જણ થઈ ગયું કલ્યાણ? અરે ભાઈ આ તો તડબું શું છે તો તારે મોક્ષ એવું થઈ ગયું. હા હિન્દુસ્તાન બધા બહુ સંત છે. મન હંમેશા જ સંચળ હોવા જોઈએ. કેવું સંચાર ભગવાન એમ સંચળ છે એની સંચળતાને ડાક્ટર જોયા કરે છે. મન શૂન્ય ક્યારે થઈ જાય? ખાલી થઈ જાય. મારું મન ખાલી થઈ ગયું. અચળ કેવી રીતે થાય? અચળ જાગૃત કરતો હતો હશે. આટલું બધું અચળ થઈ ગયું એ કેવી રીતે થાય? જાગૃત કરતો હશે બધામાંથી બધી દરેક કુદરત માંથી જાગૃત થતો હતો હશે. જે અચળ થઈ ગયો તે કુદરતી રીતે સંચાલન છે. કુદરતી એમાં કુદરતનો સંચાલન એ પ્રકૃતિ નો સ્વભાવ છે. મારે તો આશા જન્મ પર્યાય માં મારી પછી છે નહીં આપે ભાઈ જન શું છે કઈ કુદરત સ્થિતિ અને તે લોકોને દીવા દાડી ઉપર ચાલે છે વચલા નીચલા લોકો ને દીવા દાડી પેલા મહારાજ ભાઈ મન હાલે તો ચિંતા પાંચ કરશે ને આ મન ના હાલે એટલે બરાબર સ્થિરતા દેખાય સ્થિરતા દેખાય એટલે તમને આનંદ થાય શું શું અને આનંદ થાય એટલે તમે જો કઈ મજે મજા આવી છે આનંદ આવ્યો છે જ્ઞાન દાન ના એના માટે તરવું થયું છે તમારે મોક્ષ દેવતા તરવું જોઈએ અને જો થાય તમારે દુનિયાની સ્થિરતા દેવું તો નહીં દેવો શું મોક્ષ દેવાનું એના હોય એમનું જ ઠેકાણું નથી મોક્ષ તો સમજાય નથી જગતના લોકો શી સમજે પડે કે કોણ સ્થિરતા છે એમાં કોણ એ છે નથી તમે પૂછવા જાઓ ને તો બસ બનાવો શું કહ્યું કશું કેટલું ના આવડે કેટલું પ્રશ્ન આવડે નહીં શું હા અમના જેવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જઈ જઈને પાછા જ આવે તું પ્રશ્ન પૂછે તો ચાલે જ નહીં આ લોકો બહુ જાગૃત છે એટલે મનના તરંગ છે બધા આ પર્યાય છે અવિચાર દશા એક પર્યાય છે શું કારણ કે અવિચાર દશા તો તીર્થંકરો નથી હોતી શું હોય છે તીર્થંકરો મન કેવું હોય છે પણ કરવા બંધ ના હોય પેલા લોકો ને છે તે બંધ થઈ ગયેલો આ વિચાર વળું વળું મુક્ત લાગે આપણે કારણ કે વિચારો થી મુક્ત થઈ ગયો એટલે શું થયું તો મને ઘણા પૂછ્યા પેલા પેલા મારે તારું મુક્ત કેવું છે હા તમે કોઈ તો આના દે આના કરતા બિલકુલ દે શું કહ્યું આપણે સંસારમાં જીવવા રેડી વાલ વધ્યો છે શું છે બાકી જ્ઞાની પુરુષ એટલા જ મુક્ત હાસ્ય હોય મુક્ત વાણી હોય બીજા કોઈ મુક્ત હાસ્ય હોય મુક્ત વાણી ખેંચેલી વાણી હોય તમે સુરતી ખેંચેલી વાણી સમજ્યા તમે ખેંચેલી વાણી ટેન્શન આવેલી વાણી ટેન્શન વાળી વાણી સમજી ગયા ને જ્ઞાની પુરુષ ના દર્શન કર્યા છે જેવા ત્યાં છે પૈસા ખુબ કભાઈ લાવે ત્યાં કેવી રીતે કભાઈ લાવી છે એવું કારણ કે એનું કઈ જરૂર શું છે કે તમને કેટલી જરૂર છે કારણ કે આ શરીર ને કેટલી જોઈએ એટલા પરિગ્રહની જરૂર છે બીજા પરિગ્રહની જરૂર શું છે પૈસા પૈસા ની પ્રિયતા નથી કે છે હજે તને બદલો વધી ના આપે તું બદલો જાતે બાંધે બાંધવો નથી જોતો બાંધવો નથી જોતો નથી કે કઈ તો તારા હાર બાંધવા તૈયાર છે ભગવાન છે કઈ ભ્રાંતિ માં છે આવું જગત છે આવું જગત છે કઈ જરૂર છે તેમ ચાલશે જગત આવ્યું છે બધું ભાનુ બેન જાણે ફરક રહ્યો ક્રાંતિ ના પણ છે માન દુરુસ્ત આવા વિચાર ના આવે મેં જોયા નથી આવ્યો હા વિચાર ના હોય, બહુ જાતનો મોહ હોય, કોઈ જાતનો મોહ જ નહીં. પૈસા તો પાછા જેટલા આવવાના હતા એટલા જ આવશે. શું થયું? આમાં પડશે, ધર્મ પડશે તો એટલા આવશે, અધર્મ પડશે તો એટલા આવશે. અધર્મ પડશે તો દુરુપયોગ થશે, દુઃખી થશે. આમાં સદુપયોગ થશે, સુખી થશે. શું થયું? અને મોક્ષ જવાશે તો વધારે પૈસા કેટલા જ આવવાના છે. પૈસા ને માટે વિચાર કરવો એ કટેલ છે. શું છે? તૂટેલ, તૂટેલ. કેવી તૂટેલ? કે એક માણસ ને તાવ બહુ ચડ્યો હોય અને આપણે પેલું વરાળ આપીને તાવ ઉતારીએ છીએ ને, વરાળ આપીને પચાવ બહુ થઈ જાય, એક દાળ ઉતારીએ પછી પેલો વરાળ આપીને રોજ કચરો કાઢ કાઢ કરે તો શું સીધું થાય? વરાળ આપીને રોજ કચરો કાઢ, ઉદાહરણ કે એક દાળ મને બહુ ફાયદો ભાવે, શરીર હલકું થઈ ગયું છે, હવે આ જ તે રાખી શકે છે. શું તો રોજ વરાળ લે અને કચરો કાઢ કાઢ કરે, શું થાય? પછી ડિહાઇડ્રેશન થઈ જાય ને, પાણી બધું નીકળી જાય ને શરીરમાંથી, પછી આ લાકડું થઈ જાય. લાકડું એટલે તો આ ડુંગરો ને જેમ શીખવે છે ને, આકડું ફરી જો કરી બીજા કામમાં લેવાનું હોય તો કરવું. આવું કેવી રીતે આ લક્ષ્મણ કીર્તન કરવું એના જેવું છે. જેમ પરચો પ્રમાણમાં નીકળે છે એવી રીતે પ્રમાણસર બધું આયા કરે છે. શું લક્ષ્મી લક્ષ્મી તમારે કામ કરી દેવાનું, કામમાં એ નહીં રહેવાનું, ઢાફેલ નહીં થવાનું. તમારે કામ કરી દેવાનું, લક્ષ્મી તો આયા કરે, લક્ષ્મીના વિચાર નહીં કરવાના. આપી આવજો, શેફી આવજો, આવે તો સારું એવું થયું. લક્ષ્મીને બહુ રીત ચડે છે, મને કેસર પર રોજ મળે છે. કેમ રહેવાનું છે? બધા નાગા થઈ ગયા સાહેબ, મારા પાસે જવાનું નહીં, તમારે કે મારા પાસે જવાનું નહીં, બધા એવા બધા સાહેબ. એમ પીએ ના જાય, સાસરે સાસરે ના જાય, લક્ષ્મીજીને ગમે ગમે આત્રી રખાય, માથે એવું વાત રહેશે કે માજીને શું કરવી છે હવે? લક્ષ્મી હવે નારાયણ ફોન વાળા નહીં.